હવા પાણી બધું સપ્લાય કરશે નથી. પહેલો લોકો શું કે તમે ગુરુ એટલું નહીં કે તમે જાય છો આ વ્યવસ્થિત કેટલી બોલે છે કોણ કરે છે Thank you. સવાર ના પેલા પોલીસ વાળા આવે રૂમ માં ધ્યાન કર્યા કરે છે આહારી ને જાણે છે બધા ફેઝિસ થી જાણે, બધા ફેઝિસ થી જાણે, લેનાર ને જાણે, સ્વાદ કયો આવ્યો એને જાણે. પોતે શું કરે ત્યારે? પોતે પોતે જાણનારો છે. અભિપ્રાય ના આપે. અભિપ્રાય વગર જાણે, અભિપ્રાય વગર જાણે. આ કાજુ છે, આ કાજુ છે, ખારા છે, તીખા છે, એ બધું એ આત્મા જાણે કે બુદ્ધિ જાણે? બુદ્ધિ જાણના ને આત્મા જાણે, બુદ્ધિ જાણે છે એવું એ જાણે. હા, કારણ અજ્ઞાની પણ જાણી શકે છે કે આ બહુ ખારા છે, બહુ તીખા છે, એ તો બુદ્ધિ જાણના. અજ્ઞાની ને બુદ્ધિ જાણનાર છે, અને જ્ઞાની ને બુદ્ધિ શું જાણે છે એ પણ એ જાણે. બરોબર, બુદ્ધિ એ શું જાણ્યું એ પણ જાણે. પછી આમાં ચિત્ત મન એ બધા કેવી રીતે કામ કરતા હોય છે? આ મય પડે, જીભ ઉપર આવે ત્યાં સુધી, ત્યાર પછી મન નું ફંક્શન શું હોય છે? એની પાસે પાછલા અભિપ્રાય નો સ્ટોક તો છે જ ને, પાછલા અભિપ્રાય નો સ્ટોક છે ને મન પાસે. આ હિતકારી, બરોબર નથી, સારું છે, એ બધું મન નો ગુણ છે, મન નો સ્વભાવ છે. પણ જ્ઞાની ને બુદ્ધિ એ જે જાણ્યું, બુદ્ધિ જે જાણે છે એને, બુદ્ધિ જે જાણે છે એને પણ જાણનાર છે ને? બુદ્ધિ જાણે છે ને એ જાણતો નહી. બુદ્ધિ જેને જાણે છે એ જાણતો નથી. એ તો અજ્ઞાની ને, અજ્ઞાન નહી, એ બુદ્ધિ ના થ્રુ જ જાણી શકાય. બુદ્ધિ જેને જાણે છે એને પોતે જાણતો નથી. બુદ્ધિ જેટલું જણાવે એટલું પોતે જાણે, પોતે ડાયરેક્ટ જાણી ના શકે. આપણે જોઈએ તેનું જ્ઞાન જોઈએ અને એ જાણ્યા આપણે આવું જોઈએ. અને પોતે ડિરેક્ટ ના જાણે, પોતે ડિરેક્ટ ના જાણે, આંખે જોયું શું એ જાણી શકે, આંખે શું શું જોયું એ જાણી શકે, ડિરેક્ટ ના જાણે. ડાયરેક્ટ એટલે બુદ્ધિ થ્રુ જાણી શકે એવું? બુદ્ધિ શું જાણે છે એ પોતે જાણે, ઇન્દ્રિય શું જાણે છે પોતે જાણે. ઇન્દ્રિય શ્વાસ શું લીધો એ જાણે, સાધુ ની રિયલેસ બુદ્ધિ નું કાર્ય પોતે ના કરી શકે એમ. બુદ્ધિ નું કાર્ય પોતે ના કરે જાણ્યું, એમાંથી જાણ્યું તે જાણના, ઇન્દ્રિયો જાણ્યું તો ઇન્દ્રિયો શું જાણે છે તે જાણના. ઇન્દ્રિય ના હોય તો પોતે જાણી ના શકે એવું, ઇન્દ્રિય ના હોય તો જાણી ના શકે. હવે ઇન્દ્રિય જે બતાડે છે એને પણ બુદ્ધિ પહેલા જાણે છે ને, ઇન્દ્રિયો ની અસરો ને બુદ્ધિ પહેલા જાણે છે ને, અને તે બુદ્ધિ જે દેખાડે છે એ પોતે જાણે છે. આમાં એ જાણનારો કોણ? તો પછી બુદ્ધિ એ બતાડ્યું એ જાણનારો કોણ? એ પ્રજ્ઞા. જ્ઞાન પછી અજ્ઞાની પણ બુદ્ધિ ના માધ્યમથી જાણી શકે છે ને, એને જાણનારો, એને જાણનારો કોણ? ક્યાં જાણનારો કોણ? ક્યાં જાણનારો કોણ? અજ્ઞાની ને અહંકાર કનેક્શન જ નહી અહંકાર. ત્યાં અહંકાર જાણનારો કહેવાય, અહંકાર જાણનાર કે બુદ્ધિ, બુદ્ધિ જાણે છે ત્યારે અહંકાર શું કરતો હોય છે? બુદ્ધિ જાણે છે બધું ત્યારે અહંકાર શું કરતો હોય છે? એક્સેપ્ટ કરે છે. વિષય ને જાણ ભોગવતો નથી, જાણ જ છે ખાલી. અહંકાર કોણ? આત્મા. અરે જાણ્યા જ કરે છે. વિષયોમાં પણ ઇફેક્ટ ઇન્દ્રિયોને જ, ઇન્દ્રિયોમાં ઉભી થાય છે ને ઇફેક્ટ બધી. જેમ પેલું આંખ જુએ છે, પેલું જીભ સ્વાદ લે છે, એ તો ઇફેક્ટ બધી ઇન્દ્રિયોમાં જ હોય છે ને. સ્પર્શેન્દ્રિયોને ઇફેક્ટ હોય છે તો એ ભોગવે, સ્પર્શેન્દ્રિયો ભોગવે એવું કહી શકાય? એ બધી સ્થુલ વસ્તુઓ છે, સ્થુલ સ્થુલ ને ભોગવે છે. વધારે પાણી ગરમ પડ્યું હોય બરોબર તો પોલા મંદ ના થાય, સ્થુલ ન થાય, સ્થુલ ન થાય. સુષ્મા નું પોલા ના થાય એટલે ભોગવે. શરીર થાક્યું એટલે હું થાક્યો કે શરીર ને થાક લાગ્યો હું થાક્યો. ક્યાં ભોગવે ખરેખર? ભોગવે છે શરીર થાક ને, શરીર ભોગવે છે થાકને, શરીર ભગવે છે. બુદ્ધિ એટલે મન નું આપણે કીધું કે મન બધું પૃથ્થકરણ કરીને બતાડે છે, તો ચિત્ત નું ફંક્શન શું આવ્યું? કેમ આ ખાધું તો ચિત્ત નું લેવા દેવાની? ચિત્ત ને એટલું લેવા દેવા કે શું સાદ એ પકડી લે કે સારો ખોટો, એ ખોટા ને ઉપર સારા ઉપર ચિત્ત ચડી જાય, નજર લાગી જાય ચિત્ત મન ની નજર ના લાગે, ચિત્ત ની નજર લાગી જાય. આપ કહો છો ને કે ખાતી વખતે ચિત્ત હાજર રહેવું જોઈએ, તો ચિત્ત નું ફંક્શન શું રહ્યું? તો ખાતી વખતે હમણાં એટલે આ સ્વાદ નું જાણવું એ બુદ્ધિ નું કામ છે ને? સપના હોલ આવે ચિત્ત ચોંટી જાય, ચિત્ત ચોંટી જાય તો સ્વપ્ન આવે એવું કહ્યું ને, તો એટલે અત્યારે જે સ્વપ્ન આવતા હોય છે દાદા નું સ્વપ્ન આવે એ ચીજ ચોટી ગયું હોય તો જ આવે? એટલે એટલું એટલે તરત ને તરત ઇફેક્ટ આપે એવું છે? બીજા સંજોગો ભેગા થાય, એક જ સંજોગો છે ના, એટલે આજ ભાવ માં ઇફેક્ટ આવે એમ. વાતાવરણ એવું સરસ કરતા વાતાવરણ અનુભવ થાય એને એને કઈ રીતે એ સમજ માં આવતું હોય? હા, વાતાવરણ ની અસર એને પોતાને કઈ રીતે અનુભવ માં આવતી? વાતાવરણ બચકા ભરતો હતો કે તમે દાદા ને ના જવા દેશો, બસ ના ભરે અકળામણ અંદર રહ્યા કરતી હોય છોકરા ને પણ વાતાવરણ બધા સમજી જાય ના, પણ આ વાતાવરણ ના હોય તો એને અકળામણ અંદર રહ્યા કરતી હોય ને? બહુ થાય એમ, બુદ્ધિ તો એટલી બધી ડેવલપ ના હોય તે વખતે એમને એમ હોય. એટલે આની અસર તરત જ એને ઠંડક ઉત્પન્ન થાય, વાતાવરણ થી એને ઠંડક લાગે. આખા ફ્લેટ માં વાતાવરણ છે ઠંડક વાળું, મેળે ને નીચે વાળા ને ચડી ઠંડક પહોંચે પણ ખબર ના પડે ક્યાંથી આવે. તીર્થંકરો નું હાજરી હોય છે એને તો કેટલા બધા એરિયામાં એને વાતાવરણ ની અસર બહુ મોટો એરિયામાં થશે. અરે આપણે અહીંયા નવસારી બહાર પડ્યો હોય ને તો કેટલાય ગવર્મેન્ટ ઠંડક ને અસર થાય. તારે ક્યાંય ક્યાં કઈ બહાર પડ્યો લાગે વાતાવરણ એની એનું કારણ શું હોય છે? જ્ઞાનીઓનું વાતાવરણ, તીર્થંકરો નું વાતાવરણ ની અસર, એનું કારણ શું હોય છે? રહસ્ય શું હોય છે? સંસારી માણસો ને પરમાત્મા માણસ પરમાત્મા માણસો હોય એની સંસારી ને અસર જબરદસ્ત આકર્ષણ ઉભું કરે ને સંસારીઓ ને. કેમ? એટલે પેલું પરમાત્મા સ્વભાવ વાળા છે એનું આકર્ષણ જબરદસ્ત હોય ને. વાતાવરણ ની અસર તો એને હોય ને ચોર બારટ ને. કેમ એવું? એવું કેમ? પેલા વાતાવરણ અસર હોય મને. નહીં, પેલું જેમ પેલો ચારિત્ર વાળો માણસ હોય તો પેલા જે કુચારિત્ર વાળો અંજાઈ જાય એને આકર્ષણ ઉભું થાય, તો આ પરમાત્મા સ્વભાવ વાળા જે છે, પરમાત્મા જ્યાં પ્રગટ થયા છે, તો એ કે પેલા સંસારી ભાવ વાળા બધાને આકર્ષણ ઉભું થાય ને એમની પ્રત્યે. સોળ બાર ત્યાંથી રમેશભાઈ ને ત્યાં સવારે ભૂલે પાર ને દીકરી સાથે ભાઈ નો દીકરો પણ કર્યો પછી જૂની હોય કે નવી હોય, જૂની સાયકલ ઇફેક્ટ હોય ખાલી, એને તેના ઇફેક્ટ જ વગેરે થી એમ મના મને કે માદર પણ છોડે નઈ. આપડે તો હવે આ ઘરે રસ્તા ફરી ગયા, નવરા પડે તો કઈ નવરો ધંધો ફરી આવ્યો, ચાર હોય એવું કે અમારે બીજા મુજબ રસ્તે ના થયો ને, હવે રસ્તે થયું ને, બાકી ધ્યાન કરો ને, કરવું ના પડે, એકાગ્રતા કહીએ ને એટલે ધ્યાન ઉત્પન્ન થાય, એકાગ્રતા કહીએ જ્ઞાન જોડે ધ્યાન ઉત્પન્ન થાય. અને આ તો તમે હું સુધાર્થમાં થયું લખમાં રહેશે ને, ધ્યાનમાં રહેશે ને, તારા ધ્યાનમાં હું સુધાર્થમાં થયેલા નથી ને, તું કે નિરંતર ધ્યાન જ રહ્યા કરે, સુધાર્થમાં ધ્યાન એટલે આ શુક્લ ધ્યાન કહેવાય, મોક્ષ નું કારણ નિરંતર રહે. અને કોઈ માણસ કઈ અપમાન કરે એટલે તમે ધર્મ ધ્યાન રહે, શ્યામ ના તમારું નામ શું? શાંતિભાઈ. શાંતિ શાંતિ ની ગુસ્સે થાય તો તમે એમ કહો આ નહીં અહીંયા આવું ના હોવું જોઈએ, કઈ તમારું ધર્મ ધ્યાન હોય શું હોય, અને અંદર હું સુધાર્થ નથી ધ્યાન, એ શુક્લ ધ્યાન, એ બધા ધ્યાન તો એને ઉત્પન્ન થઈ ગયા. આ તો ધ્યાન આ બહાર તો જે ચાલે ને એ તો બીજા હવે ઉધર રસ્તે ના જાય એટલા માટે અમને ગાડી રાખે છે, તે પાર ફરી કયા કરે તો મેડમ ઉધર રસ્તે જતો રહે, રવિ એમાં જતો રહે બીજે એને કરતા જાહેર સારું. મારું ધ્યાન તો એમાં ધ્યાન એટલે ધ્યેય નક્કી કરવાનું, જાતા આપણે જાતા ધ્યેય નક્કી કરવાનું, એ નક્કી કરે એટલે ધ્યાન એની મેળે ઉત્પન્ન થાય આનંદ, જો ધ્યેયમાં એકાગ્ર થયો તો ધ્યાન ઉત્પન્ન થાય એ આનંદ. પણ પેલું ધ્યેય તો હું શુદ્ધાત્માં છું ધ્યેય, અને આપણે જાતા એટલે એનું ધ્યેય એકાગ્ર થયું ધ્યાન ઉત્પન્ન થાય, જયારે શુદ્ધાત્મા ધ્યાન એટલે આનંદ જ આપે છે. આ વૈષ્ણવ છે ને, અને આગળ પોતે વાંચે પાછું આગળ મૂકેલું હશે, વાંચતા જાય બોલતા જાય અને એમને એકાગ્ર થતા જાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાન કરી શકાય નહીં તો આપણા દેશમાં જાય ચાલે ખોલું, ધ્યાન તો હેડો છે, ધ્યાન તો પરિણામ છે, ધ્યાન પરિણામ જાતા ધ્યેય અને એ બેના પરિણામ નું ધ્યાન ઉત્પન્ન થાય. તમારું નિરંતર ધ્યાન રહેશે, શુક્લ ધ્યાન નિરંતર રહેશે, જો આ આજ્ઞા પાડો ને નિરંતર ધ્યાન સમાધિ જેવું જીવન. આ તો છેલ્લી દશાનું નામ જપ નું આ બધા મહિમા લખે છે, તો નામ જપ નામ ભાઈ એમ કહે છે કે નામ નામ જપ નો જે મહિમા લખે છે બધા નામ જપ નો, પંતો જે નામ જપ નો મહિમા આપે છે એ બરોબર છે, એ બાબત માં શું કહેવાનું છે? એ સ્ટેન્ડર્ડ સેકન્ડ સેકન્ડ થર્ડ સ્ટેન્ડર્ડ છે, કઈ ના ભણતો હોય તેને આમ નામ જપ તો થર્ડ સ્ટેન્ડર્ડ માં આવે એકાગ્ર થાય, મન જરા શાંત થાય, પછી નામ જપમાં તો એકાગ્ર કરવા માટે સાધન બતાવેલું, ઉધર રસ્તે ના ચાલે જાય એટલા માટે આ રસ્તો બતાવેલો. તમારે ગ્રેજ્યુએટ માં જવું છે ને, તમે દહેજ નામ જપ નામ કેવું કરે, રામ ને બોલે મરા બોલે તે ચાલે, ખૂટી બોલે તે ચાલે, ખૂટી બોલે તો ચાલે, રામ ને બધે મરા મરા બોલે ને તો બોલે ચાલે, નામ જપ નું આટલું લોકો એકાગ્રતા થાય એ જ મહત્વ છે. એકાગ્રતા થાય એ જ મહત્વ. નામ જપ નો અર્થ જ એકાગ્રતા. જપ યજ્ઞ એકાગ્રતા માટે છે, બીજા હિત માટે નથી. કારણ કે બીજી એનું મન ભટક તો બંધ થઈ ગયું. ભટક તો મન બંધ થઈ જાય મારે નામ જપ છે એ બધું હેલ્પિંગ છે. કશું ના કરતો એનો લખો છે. છેલ્લામાં છેલ્લો આત્મજ્ઞાન જાણવાનું છે. ત્યાર પછી નિરંતર ચિંતા ચિંતા બધું બંધ થાય. આ તો બધું આખો દાડો રાત દર ચિંતા થતી હોય નામ જપ જપ કરતો. અરે રામ તો જ્ઞાની પુરુષે કહ્યું ખીટી ખીટી બોલજો વધારે ખરા કરું છું. રામ રામ બોલે જ્ઞાની પુરુષ ને આપેલું છે, શબ્દ આપેલો છે. આગળ ઉષજો ભગવાન થઈ ગયા, બધા ભગવાન થઈ ગયા. અત્યારે કઈ કામ આપે કાલે પછી દયા હોય ચાર ચાર દયા ચાલે. દયા કઈ ચાલે ચાલવું હોય છે. મુજબ તો જતો દરેક જતી દરેક વસ્તુ મુદત જતી રહી. નામ માંથી મુદત ક્યાંથી જતી રહી હોય કસે ઉડી જાય. બધો એક લોકો આપણે હંગામાં ચાલી જાય કોલમપુર દવા બને છે તારી વાત ખરા સાહેબ. તમારા ધ્યાનમાં શું છે? શું નામ કહ્યું તમે? કાંતિભાઈ. તમારા ધ્યાનમાં કાંતિ રીતે સુધાર ના થાય સુધાર ના ધ્યાનમાં સુધાર ના ધ્યાન જ છે. આપ કેમ કહેશો કેમ કરીશું એમ કે છે. આપણે સમજ માં આવી એમને શ્રીમંત્ર. આ એક નામ જપ કરવાનું છે. બાકી નામ જપ કયા આ તમે પ્રગટ થયેલા છે. હું કરું છું તમે કરવાનું છું. નામ જપ હોય ત્યાં સુધી હાજર હોય પ્રગટ હોય ત્યાં સુધી નામ જપ. પછી જો કદાચ દવાઓની જેમ જાય ને એ એક્સપાયરી ડેટ હોય બધા પણ અત્યારે ચાલ્યા કરે. હવે વેપારીઓ છે ને કરે ચાલ્યા કરે. રિફંડ તો બધા આપી દઉં ને. બીજું તો કેશ બેંક ઓફ ડિવાઇન પેલા કેશ બેંક કહેવાય. સર જે માગો ફળ મળે ને બધું પછી એમ તારે અત્યારે અત્યારે કઈ નાખે. 50 મિનિટ લખ્યું ને 50 મિનિટ તો કરો. નહીં તો 8 મિનિટ તો કરી છે. બહુ ટાઈમ ના 8 મિનિટ કરી. બીજું બધું માથી જાય મારી લીધું. બીજું લાંચી જાઓ. એ બતાવ્યું છે ને સર. હું નૌકાર મંત્ર મંત્ર મુંબઈ ગયા 3 વાગે મારી ઓફિસ.